वाल्मीकि रामायण, किष्किंधा कांड, 52वां सर्ग। तापसी स्वयं प्रभाना पूछवाथी वानरोए एने पोतानो वृतांत कहो अने एना प्रभावथी गुफानी बहार निकळीने समुद्र तटे पहोंच्यो। त्यार पछी ज्यारे बधा वानर युद्धपतिओए खाई पीने विश्राम करी लीधो त्यारे धर्मनु आचरण करनारी એ એકાગ્ર હૃદયની તપસ્વીનીએ એ બધાને આમ કહ્યું, વાનરો, જો ફળ ખાઈને તમારો થાક દૂર થઈ ગયો હોય અને તમારો વૃતાંત મારા સાંભળવા યોગ્ય હોય તો હું એ સાંભળવા ઈચ્છું છું। એની આ વાત સાંભળીને પવનકુમાર હનુમાનજી બહુ સરળતાપૂર્વક યથાર્થ વાત કહેવા લાગ્યા। દેવી, સંપૂર્ણ જગતના રાજા દશરથ નંદન શ્રીમાન ભગવાન રામ, જે દેવરાજ ઇન્દ્ર અને વરુણ જેવા તેજસ્વી છે, દંડકારણ્યમાં પધાર્યા હતા। એમની સાથે એમના નાના ભાઈ લક્ષ્મણ તથા એમના ધર્મપત્ની વિદેહનંદની સીતા પણ હતા। જનસ્થાનમાં આવીને રાવણે એમની પત્નીનું બળપૂર્વક અપહરણ કરી લીધું। શ્રેષ્ઠ વાનરોના રાજા, વાનર જાતિના વીરવર સુગ્રીવ મહારાજ શ્રીરામચંદ્રજીના મિત્ર છે, જેમણે આ અંગદ વગેરે મુખ્ય વીર વાનરો સાથે અમને સીતાની શોધ કરવા માટે અગસ્ત્ય સેવિત અને યમરાજ દ્વારા સુરક્ષિત દક્ષિણ દિશામાં મોકલ્યા છે। એમણે આજ્ઞા આપી હતી કે તમે બધા એક સાથે રહીને વિદેહકુમારી સીતા સહિત એ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા રાક્ષસરાજ રાવણનો પત્તો લગાવજો। અમે અહીંનું આખું જંગલ શોધી નાખ્યું, હવે દક્ષિણ દિશામાં સમુદ્રની અંદર એમની શોધ કરવી છે। અત્યાર સુધી સીતાનો કોઈ પત્તો લાગ્યો નથી અને અમે ભૂખ તરસથી વ્યાકુળ થઈ ગયા। છેવટે થાકીને અમે બધાએ એક વૃક્ષ નીચે બેસી ગયા। અમારા મુખની કાંતિ ઝાંખી પડી ગઈ, અમે બધા ચિંતામગ્ન થઈ ગયા। ચિંતાના મહાસાગરમાં ડૂબીને અમે એનો પાર પામી શકતા ન હતા, એમાંથી રસ્તો કાઢવા અસમર્થ હતા। એ જ સમયે ચારે બાજુ નજર નાખતા અમને આ વિશાળ ગુફા દેખાઈ, જે લતા અને વૃક્ષોથી ઢંકાયેલી તથા અંધકારથી છવાયેલી હતી। થોડી જ વારમાં આ ગુફામાંથી હંસ, ટીટોળા અને સારસ વગેરે પક્ષીઓ નીકળ્યા, જેમની પાંખો જળથી ભીંજાયેલી હતી અને પાંખો પર કાદવ ચોટેલો હતો। ત્યારે મેં વાનરોને કહ્યું, સારું થશે જો આપણે આ ગુફામાં પ્રવેશ કરીએ। આ બધા વાનરોને પણ એવું અનુમાન થઈ ગયું કે આ ગુફામાં પાણી છે। અમે બધા પોતાના કાર્યની સિદ્ધિ માટે ઉતાવળા હતા જ, તેથી આ ગુફામાં ઘૂસી ગયા। એકબીજાના હાથ પકડીને દ્રઢતાપૂર્વક અમે ગુફામાં આગળ વધવા લાગ્યા। આ રીતે એકદમ અમે લોકોએ આ અંધારી ગુફામાં પ્રવેશ કર્યો। આ જ અમારું કાર્ય છે અને આ જ કામથી અમે અહીં આવ્યા છીએ। ભૂખથી વ્યાકુળ અને અશક્ત થઈ ગયા હોવાથી અમે બધા તમારા શરણે આવ્યા। તમે આતિથ્ય ધર્મ અનુસાર અમને ફળમૂળ અર્પણ કર્યા અને અમે પણ ભૂખથી વ્યાકુળ હોવાના કારણે એ પેટ ભરીને ખાધા। દેવી, અમે ભૂખે મરી રહ્યા હતા, તમે અમારા બધાના પ્રાણ બચાવી લીધા। હવે એ જણાવો કે આ વાનરો તમારા ઉપકારનો બદલો વાળવા માટે શું સેવા કરે? સ્વયં પ્રભા સર્વજ્ઞ હતા એ વાનરોને આમ કહેવાથી એમણે બધા યુદ્ધપતિઓને આ રીતે ઉત્તર આપ્યો, હું તમારા બધા વેગશાળી વાનરો પર અમે બહુ સંતુષ્ટ છું। ધર્માનુષ્ઠાનમાં પરોવાયેલા રહેવાને કારણે મને કોઈની સાથે કશું પ્રયોજન નથી રહ્યું। એ તપસ્વીને જ્યારે આવી ધર્મયુક્ત ઉત્તમ વાત કહી ત્યારે હનુમાનજીએ નિર્દોષ દ્રષ્ટિની એ દેવીને આમ કહ્યું, દેવી, તમે ધર્માચરણમાં સંલગ્ન છો, તેથી અમે બધા તમારા શરણે આવ્યા છીએ। મહાત્મા સુગ્રીવે અમારા પાછા જવાનો જે સમય નક્કી કર્યો હતો એ તો આ ગુફામાં ફરવામાં જ પૂરો થઈ ગયો। હવે તમે કૃપા કરીને અમને આ ગુફામાંથી બહાર કાઢી દો. સુગ્રીવે આપેલો સમય તમે પૂરો કરી ચૂક્યા છીએ, તેથી હવે અમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે. અમે બધા સુગ્રીવના ભયથી ભયભીત છીએ, તેથી તમે અમારો ઉદ્ધાર કરો. ધર્મચારિણી, અમારે જે મહાન કાર્ય કરવું છે એ પણ અમે આ ગુફામાં રહેવાના કારણે કરી શક્યા નથી. હનુમાનજી નામ કહેવાથી તાપસી બોલી, હું જાણું છું કે જે એકવાર ગુફામાં આવી જાય છે એનું જીવતા જીવે અહીંથી પાછું જવું બહુ મુશ્કેલ થઈ પડે છે. તેમ છતાં નિયમોના પાલન અને તપસ્યાના ઉત્તમ પ્રભાવથી હું તમને બધા વાનરોને આ ગુફામાંથી બહાર કાઢી દઈશ. શ્રેષ્ઠ વાનરો, તમે બધા પોતે પોતાની આંખો બંધ કરી લો. આંખો બંધ કર્યા વિના અહીંથી નીકળવું અસંભવ છે. આ સાંભળીને બધાએ કોમળ આંગળીઓના હાથોથી આંખો બંધ કરી દીધી. ગુફામાંથી બહાર નીકળવાની ઈચ્છાથી પ્રસન્ન થઈને બધાએ ઓશિંતી આંખો બંધ કરી લીધી. આ રીતે એ વખતે પોતાના હાથથી મોઢું ઢાંકી લેવાના કારણે એ મહાત્મા વાનરોને સ્વયંપ્રભાએ આંખના એક પલકારામાં ગુફામાંથી બહાર કાઢી દીધો. ત્યાર પછી એ ધર્મપરાયણા તાપસીએ એ વિષમ ગુફામાંથી બહાર નીકળેલા બધા વાનરોને આશ્વાસન આપતા આમ કહ્યું, શ્રેષ્ઠ વાનરો, આ રહ્યો વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત શોભાશાળી વિંધ્યગીરી. અહીં પ્રસ્તરવણગીરી છે અને સામે આ મહાસાગર લહેરાઈ રહ્યો છે. તમારું કલ્યાણ થાઓ. હવે હું મારા સ્થાને જાઉં છું. આમ કહીને સ્વયંપ્રભાએ એ સુંદર ગુફામાં ચાલી ગઈ. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 52મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.